મનને બારે બંધ કરી દો, મનને બારી બંધ કરી દો, ગણ ગણાટ ઘણ દૂર હટાવો, ઇલાજ આ અક્સીર વાપરો, મચ્છર પળ માં માત કરી દો, મચ્છર લાલ ગરમ હટ, મચ્છર લાલ ગરમ હટ હટ હટ હટ. આ છે એવું સાધન જેમાં ઇતિહાસોની રાખ હરી છે, આ છે એવું સાધન જેમાં ઇતિહાસોની રાખ હરી છે, રાજાઓની વાત ભરે છે, પરજાની ઓકાત ભરે છે, મચ્છર લાલ ગરમ હટ, મચ્છર લાલ ગરમ હટ હટ. ભેજા સૌના ઠંડા કરતું, હાથ ઉઠેલા હેઠા કરતું, ભેજા સૌના ઠંડા કરતું, હાથ ઉઠેલા હેઠા કરતું, મચ્છર લાલ ગરમ હટ, મચ્છર લાલ ગરમ હટ હટ, મચ્છર લાલ.